श्री पद्म पुराण सृष्टि खंड अध्याय 49। भगवान सूर्य की उपासना ने तेनु फल भद्रेश्वर की कथा। व्यास जी कहे छे, कैलाश ना रमणीय शिखर पर भगवान महेश्वर सुखपूर्वक बैठा था। ते समय स्कंदे तेमनी पासे जईने पूछ्यु તે સમયે સ્કંદે તેમની પાસે જઈને પૃથ્વી પર માથું ટેકવીને તેમને પ્રણામ કરીને પૂછ્યું, નાથ, હું તમારી પાસે રવિવાર વગેરેનું યથાર્થ ફળ સાંભળવા ઈચ્છું છું। મહાદેવજીએ કહ્યું, બેટા, રવિવારે સાધકે વ્રત કરીને સૂર્યને લાલ ફૂલોથી અર્ધ્ય આપવો અને રાત્રે હવિષ્યાન્ન ભોજન કરવું। આમ કરનારની કદી સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી। આમ કરનાર કદી સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી। રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિતકર છે। તે સમસ્ત અભિલાષાઓને પૂર્ણ કરનારું પુણ્યપદ, ઐશ્વર્યદાયક, રોગનાશક અને સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરનારું છે। જો રવિવારને દિવસે સૂર્યની સંક્રાંતિ તથા શુક્લ પક્ષની સપ્તમી હોય તો તે દિવસે કરેલું વ્રત, પૂજા અને જપ બધું અક્ષય થાય છે। શુક્લ પક્ષના રવિવારે ગ્રહપતિ સૂર્યની પૂજા કરવી જોઈએ। હાથમાં ફૂલ લઈને લાલ કમળ પર બિરાજમાન સુંદર ગ્રીવા એટલે કંઠથી સુશોભિત રક્ત વસ્ત્રધારી અને લાલ રંગના આભૂષણોથી ભગવાન સૂર્યનું ધ્યાન કરવું અને ફૂલોને સૂંઘીને ઈશાન ખૂણામાં ફેંકી દેવા। ત્યાર પછી આદિત્યાય વિદ્મહે ભાસ્કરાય ધીમહિ તન્નો ભાનુ પ્રચોદયાત આ સૂર્ય ગાયત્રીના જપ કરવા। ત્યાર પછી ગુરુના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પૂજા કરવી। ભક્તિપૂર્વક પુષ્પ અને કેળા વગેરે સુંદર ફળ અર્પણ કરીને જળ ચડાવવું જોઈએ। જળ પછી ચંદન ધૂપ દીપ નૈવેદ્ય અને પછી જળ અર્પણ કરવું જોઈએ। ત્યાર પછી જપ સ્તુતિ મુદ્રા અને નમસ્કાર કરવા જોઈએ। પ્રથમ મુદ્રાનું નામ અંજલિ અને બીજી ધેનુ મુદ્રા છે। પ્રથમ મુદ્રાનું નામ અંજલિ અને બીજી ધેનુ મુદ્રા છે। આ પ્રમાણે જે સૂર્યનું પૂજન કરે છે તે તેમનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે। ભગવાન સૂર્ય એક હોવા છતાં પણ કાળભેદથી વિવિધ રૂપ ધારણ કરીને દરેક માસમાં તપતા રહે છે। એક જ સૂર્ય 12 રૂપોમાં પ્રગટ થાય છે। માર્ગશીર્ષમાં મિત્ર, પોષમાં સનાતન વિષ્ણુ, માઘમાં વરુણ, ફાગણમાં સૂર્ય, ચૈત્રમાં ભાનુ, વૈશાખમાં તાપન, જેઠમાં ઇન્દ્ર, અષાઢમાં રવિ, શ્રાવણમાં ગભસ્તી, ભાદ્રપદમાં યમ, આસોમાં હિરણ્ય રેતા અને કાર્તિકમાં દિવાકર તપે છે। આ પ્રમાણે 12 મહિનાના ભગવાન સૂર્યના 12 નામ છે। એમનું રૂપ અત્યંત વિશાળ અને મહાન તેજસ્વી અને પ્રલયકાળના અગ્નિ સમાન દિદીપ્યમાન છે। જે આ પ્રસંગનો નિત્ય પાઠ કરે છે નિર્દોષ થઈ જાય છે। તેને રોગ દરિદ્રતા અને અપમાનનું કષ્ટ પણ કદી ઉઠાવવું પડતું નથી। તે ક્રમશઃ યશ રાજ્ય સુખ તથા અક્ષય સ્વર્ગ પ્રાપ્ત કરે છે। હવે હું સૌને પ્રસન્નતા પ્રદાન કરનારા સૂર્યના ઉત્તમ મહામંત્રનું વર્ણન કરીશ। તેનો ભાવ આ પ્રમાણે છે। સહસ્ત્ર ભુજાઓ કિરણોથી સુશોભિત ભગવાન આદિત્યને નમસ્કાર છે। હાથમાં કમળ ધારણ કરનારા વરુણદેવને વારંવાર નમસ્કાર છે। અંધકારનો વિનાશ કરનારા શ્રી સૂર્યદેવને અનેક વાર નમસ્કાર છે। રશ્મિ મહી સહસ્ત્રો જીવહાઓ ધારણ કરનારા ભાનુને નમસ્કાર છે। ભગવાન, તમે જ બ્રહ્મા, તમે જ વિષ્ણુ અને તમે જ રુદ્ર છો, તમને નમસ્કાર છે। તમે જ સંપૂર્ણ પ્રાણીઓની અંદર અગ્નિ અને વાયુ રૂપે બિરાજમાન છો, તમને વારંવાર પ્રણામ છે। તમારી ગતિ સર્વત્ર અને સર્વભૂતોમાં સ્થિત છે। તમારા વિના કોઈ પણ વસ્તુની સત્તા નથી। તમે આ ચરાચર જગતમાં સમસ્ત દેહધારીઓની અંદર સ્થિત છો। ઓમ નમઃ સહસ્ત્ર બાવહે આદિત્યાય નમો નમઃ, નમસ્તે પદ્મહસ્તાય વરુણાય નમો નમઃ, નમસ્તે મીરનાશાય શ્રી સૂર્યાય નમો નમઃ, નમઃ સહસ્ત્ર જીવહાય ભાનવે ચ નમો નમઃ, ત્વમ ચ બ્રહ્મા ત્વમ ચ વિષ્ણુ રુદ્ર ત્વમ ચ નમો નમઃ, તમ અગ્નિ સર્વ સસર્વ ભૂતેષુ વાયુસ્ત્વમ ચ નમો નમઃ, સર્વગહ સર્વ ભૂતેષુ નહ કિંચિત त्वया विना चराचरे जगत्यस्मिन् सर्वदेहे व्यवस्थितः। 36 અધ્યાયનો 31 થી 34 શ્લોક। આ મંત્રનો જપ કરીને મનુષ્ય પોતાની બધી અભિલાષાઓ તથા સ્વર્ગ વગેરેના ભોગો પ્રાપ્ત કરે છે। આદિત્ય, ભાસ્કર, સૂર્ય, અર્ક, ભાનુ, દિવાકર, સુવર્ણ રેતા, મિત્ર, પુષા, ત્વષ્ટા, સ્વયંભૂ અને તિમિરાસ આ સૂર્યના 12 નામ બતાવ્યા છે। જે મનુષ્ય પવિત્ર થઈને સૂર્યના 12 નામોનો પાઠ કરે છે તે બધા પાપો અને રોગોથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થાય છે। સદાનંદ, હવે હું મહાત્મા ભાસ્કરના જે બીજા નામ છે તેમનું વર્ણન કરીશ। તપન તાપન કરતા હરતા મહેશ્વર લોક સાક્ષી ત્રિલોકેશ વ્યોમાધિપ દિવાકર અગ્નિગર્ભ મહાવિપ્ર ખગ સપ્તાશ્વવાહન પદ્મહસ્ત તમોભેદી ઋગ્વેદ યજુહુ શામગ કાલપ્રિય પુંડરિક મૂલસ્થાન અને ભાવિત। જે મનુષ્ય ભક્તિપૂર્વક આ નામોનું સદા સ્મરણ કરે છે તેને રોગનો ભય કઈ રીતે થાય? કાર્તિકે, તમે યત્નપૂર્વક સાંભળો, સૂર્યનું નામ સ્મરણ બધા પાપોને હરનારું અને શુભ છે। હે મહામતે, આદિત્યના મહિમા વિશે લેશ માત્ર પણ સંદેહ કરવો ન જોઈએ। ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા, ઓમ વૈષ્ણવે નમઃ, આ મંત્રના જપ, હોમ અને સંધ્યોપાસન કરવા જોઈએ। આ મંત્ર બધી રીતે શાંતિપ્રદ અને સંપૂર્ણ વિઘ્નોના નિર્ણાશક છે। એ સર્વ રોગોનો નાશ કરી નાખે છે। હવે મહાત્મા ભાસ્કરના મૂળ મંત્રનું વર્ણન કરીશ, જે સંપૂર્ણ કામનાઓ અને પ્રયોજનને સિદ્ધ કરનાર તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરવા વાળો છે। તે મંત્ર આ પ્રમાણે છે। ઓમ હમ હિમ સહ સૂર્યાય નમઃ। આ મંત્રથી સદા સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય, આ નિશ્ચિત વાત છે। આ જપ કરવાથી રોગ સતાવતા નથી તથા કોઈ પ્રકારના અનિષ્ટનો ભય રહેતો નથી। આ મંત્ર કોઈને આપવો નહીં કે ન કોઈની સાથે આ મંત્ર વિશે ચર્ચા કરવી જોઈએ, બલકે પ્રયત્નપૂર્વક નિરંતર આ મંત્રના જપ કરવા જોઈએ। જે લોકો અભક્ત, સંતાનહીન, પાખંડી અને લૌકિક વ્યવહારમાં આસક્ત હોય તેમની સાથે તો આ મંત્ર વિશે કદાપી ચર્ચા કરવી જ નહીં। સંધ્યા અને ઓમ કર્મમાં મૂળ મંત્રના જપ કરવા જોઈએ। તે જપથી રોગ અને ક્રૂર ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે। હે વત્સ, બીજા બીજા અનેક શાસ્ત્રો અને અનેક વિસ્તૃત મંત્રની શી જરૂર છે? આ મૂળ મંત્રના જપ જ બધી પ્રકારની શાંતિ તથા સંપૂર્ણ મનોરથો સિદ્ધ કરનારા છે। દેવતા અને બ્રાહ્મણોની નિંદા કરનારા નાસ્તિક વ્યક્તિને આનો ઉપદેશ કરવો નહીં। જે દરરોજ 1, 2 કે 3 વખત ભગવાન સૂર્યની સમક્ષ આનો પાઠ કરે છે તેને અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે। પુત્રની કામના વાળાને પુત્ર, પુત્રી ઈચ્છનાર ને પુત્રી, વિદ્યાભિલાષી ને વિદ્યા અને ધનાર્ધિ ને ધન મળે છે। જે શુદ્ધ આચાર વિચારથી યુક્ત હોય, સંયમ તથા ભક્તિપૂર્વક આ પ્રસંગનું શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે। સૂર્ય દેવતાના વ્રતના દિવસે તથા બીજા વ્રત અનુષ્ઠાન, યજ્ઞ, પુણ્યસ્થાન અને તીર્થોમાં જે આનો પાઠ કરે છે તેને કરોડ ગણું ફળ મળે છે। વ્યાસજી કહે છે, મધ્ય દેશમાં ભદ્રેશ્વર નામે એક પ્રસિદ્ધ ચક્રવર્તી રાજા હતા। તેઓ તપસ્યા અને વિવિધ પ્રકારના વ્રતો દ્વારા પવિત્ર થઈ ગયા હતા। દરરોજ દેવતા, બ્રાહ્મણ, અતિથિ અને ગુરુજનોનું પૂજન કરતા હતા। તેઓ ન્યાય અનુસાર વર્તાવ કરતા હતા। તેઓ સ્વભાવના સુશીલ અને શાસ્ત્રોના તાત્પર્ય તથા વિધાનના પારગામી વિદ્વાન હતા। સદા સદભાવથી પ્રજાનું પાલન કરતા હતા। એકવાર તેમના ડાબા હાથમાં કુષ્ઠ થઈ ગયો। વૈદ્યોએ અનેક ઉપચાર કર્યા છતાં તે કોઢનું ચિહ્ન વધારે ઉપસ્તું હતું। ત્યારે રાજાએ મુખ્ય મુખ્ય બ્રાહ્મણો અને મંત્રીઓને બોલાવીને કહ્યું, વિપ્રો, મારા હાથ પર એક એવું પાપનું ચિહ્ન પ્રગટ થઈ ગયું છે જે સંસારમાં નિંદિત હોવાના કારણે મારા માટે દુસ્સહ થઈ રહ્યું છે। તેથી હું કોઈ મહાન પુણ્ય ક્ષેત્રમાં જઈને મારા શરીરનો પરિત્યાગ કરવા ઈચ્છું છું। બ્રાહ્મણ બોલ્યા, મહારાજ, તમે ધાર્મિક અને બુદ્ધિમાન છો, જો તમે પોતાના રાજ્યનો પરિત્યાગ કરી દેશો તો આ સંપૂર્ણ પ્રજા નષ્ટ થઈ જશે, તેથી તમારે આવો નિર્ણય ન કરવો જોઈએ। પ્રભો, અમે લોકો આ રોગને દબાવવાનો ઉપાય જાણીએ છીએ, તે એ છે કે તમે યત્નપૂર્વક મહાન સૂર્યદેવને તમે યત્નપૂર્વક મહાન દેવતા સૂર્યની આરાધના કરો। રાજાએ પૂછ્યું, हे विप्रो, क्या उपाय हूं भगवान भास्कर ने प्रसन्न करी सकू? ब्राह्मणों बोलिया, राजन, तमे पोताना राज्य में रहीने ज सूर्यदेव की उपासना करो, आम करवाथी तमे पाप मुक्त थईने स्वर्ग ने मोक्ष बन्ने प्राप्त करी सकशो। आ सांभळीने राजाए ते ब्राह्मण ने प्रणाम करी अने सूर्य की उत्तम आराधना शुरू करी। तेओ दररोज मंत्रपाठ निवेद्य विविध प्रकारना फल अर्ध्य अक्षत जपा पुष्प मदारना पान लाल चंदन कंकु सिंदूर केळना पान तथा फल वगैरह द्वारा भगवान सूर्य की पूजा करता था। राजा उमरडाना पात्र में अर्ध्य सजावीने सदा सूर्यदेव ने अर्पण करता था। अर्ध्य आपे त्यारे तेओ मंत्री अने पुरोहितनी साथे सदा सूर्य नी सामे उभा रहता था। तेमनी साथे आचार्य राणियों दास दासियों तथा अन्य लोको पण रहता था। ते बधा लोको दररोज एक साथे अर्ध्य आपता था। सूर्य देवताना अंगभूत जेटला पण व्रत हता ते बधानुं पण तेमणे एकाग्र चित्ते अनुष्ठान कर्युं। क्रमशः एक वर्ष व्यतीत थया पछी राजानो रोग दूर थई गयो। आ प्रमाणे ते भयंकर रोग नष्ट थया पछी राजाए संपूर्ण जगत ने पोताना वशमां करीने सर्व लोको द्वारा प्रभात काळमां सूर्य देवतानुं पूजन अने व्रत करावानो आरंभ कर्यो। बधा लोको क्यारेक हविष्यान्न खाईने अने क्यारेक निराहार रहीने सूर्यदेवनुं पूजन करता हता। आ प्रमाणे ब्राह्मण क्षत्रिय अने वैश्या त्रण वर्णों द्वारा पूजित थईने भगवान सूर्य बहु संतुष्ट थया अने कृपापूर्वक राजानी पासे आवीने बोल्या, राजन, तमारा मनमां जे वस्तुनी कामना होय ते वरदान रूपे मांगी लो। सेवको अने नगरजनो सहित तमारा बधानुं हित करवा माटे हुं उपस्थित छुं। राजाए कह्युं, सर्व अने नेत्र प्रदान करनारा भगवन, जो मने अभिष्ट वरदान आपवा इच्छो छो तो एवी कृपा करो कि अमे बधा लोको तमारी पासे रहीने ज सुखी रहीए। सूर्य बोल्या, राजन, तमारा मंत्री पुरोहित ब्राह्मण स्त्रीओ तथा अन्य परिवारना लोको बधाज शुद्ध थईने कल्प सुधी मारा रमणीय धाममां निवास करशो। व्यासजी कहे छे, आम कहीने संसार ने चक्षु प्रदान करवा वाला भगवान सूर्य त्याज अंतर्ध्यान थई गया। त्यार पछी राजा भद्रेश्वर पोताना पूर्ववासीओ सहित दिव्य लोकमां आनंदनो अनुभव करवा लाग्या। त्यां जे जीव जंतु हता तेओ पण तेमनी योनिना जीवो साथे प्रसन्नतापूर्वक स्वर्गे सिधाव्या। आ प्रमाणे राजा ब्राह्मण कठोर व्रतनुं पालन करनारा मुनि तथा क्षत्रिय वगैरे अन्य वर्ण पण सूर्यदेवताना धाममां चाल्या गया। जे मनुष्य पवित्रतापूर्वक आ प्रसंगनो पाठ करे छे तेना बधा पापोनो नाश थई जाय छे तथा ते रुद्रनी जेम आ पृथ्वी पर पूजाय छे। जे मनुष्य संयमपूर्वक आनुं श्रवण करे छे तेने अभिष्ट फलनी प्राप्ति थाय छे। अत्यंत गोपनीय रहस्यनो भगवान सूर्यदेवे यमराज ने उपदेश आप्यो हतो। पृथ्वी पर तो श्री व्यासजी द्वारा ज आनो प्रचार थयो। ब्रह्माजी कहे छे, नारद, आ प्रमाणे विविध प्रकारना धर्मोनो निर्णय संभळावीने भगवान व्यास सम्याप्रास पोताना आश्रममां चाल्या गया। तमे पण आ तत्वने श्रद्धापूर्वक जाणीने सुखेथी विचरो अने भगवान श्री विष्णुना सुयशनुं गान करता रहो। जगतने धर्मनो उपदेश आपता रहीने जगतगुरु भगवानने प्रसन्न करो। पुलत्स्यजी कहे छे, हे भीष्म, ब्रह्माजीना प्रमाणे कह्या पछी देवर्षि नारद मुनिवर नारायणना दर्शन करवा माटे गंधमादन पर्वत पर बद्रिकाश्रम तीर्थमां चाल्या गया। महाराज, आ प्रमाणे आ संपूर्ण सृष्टिखंड मैं क्रमशः तमने संभळावी दीधो। आ खंड संपूर्ण वेदोनो सार छे। आने सांभळीने मनुष्य भगवाननुं सानिध्य प्राप्त करे छे। आ परम पवित्र साक्षात यश स्वरूप तथा पितरोने अत्यंत प्रिय छे। आ देवताओ माटे अमृत समान मधुर अने पापी पुरुषोने पण पुण्यप्रद छे। जे मनुष्य ऋषिओना अशुभ चरित्रनुं दररोज श्रवण करे छे તે સર્વ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે। સતયુગમાં તપ, ત્રેતામાં જ્ઞાન, દ્વાપરમાં યજ્ઞ તથા કળિયુગમાં એકમાત્ર દાનનો મહિમા છે। સંપૂર્ણ દાનોમાં પણ સંપૂર્ણ પ્રાણીઓને અભય આપવું એ જ સર્વોત્તમ દાન છે। એનાથી વધીને બીજું કોઈ દાન નથી। સર્વેષામેવ દાનાનામ ઇદમ મેવેકમ ઉત્તમમ અભયમ સર્વભૂતાનામ નાસ્તિ દાનમતઃ પરમ। તીર્થ અને શ્રાદ્ધના વર્ણનથી યુક્ત આ પુરાણ ખંડ કહેવાય કહેવામાં આવ્યો. આ પુણ્યપ્રદ પવિત્ર આયુવર્ધક અને સંપૂર્ણ પાપોને પાપોનો નાશક છે. જે મનુષ્ય આનો પાઠ અથવા શ્રવણ કરે છે તે શ્રી સંપન્ન થાય છે તથા સર્વ પાપોથી મુક્ત થઈને લક્ષ્મી રહિત ભગવાન શ્રી વિષ્ણુને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 49મો સમાપ્ત. ઓમ અધ્યાય 76મો સમાપ્ત. સૃષ્ટિખંડમાં કુલ 77 અધ્યાય, 76 થી 77 અધ્યાય હતા. સમાપ્ત. સૃષ્ટિખંડ સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.